શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચોથો અધ્યાય 79 લિંગ પુરાણનો પરિચય તથા તેનો પાઠ શ્રવણ તેમજ દાનનું ફળ. બ્રહ્માજી કહે છે, બેટા સાંભળો, હવે હું લિંગ પુરાણનું વર્ણન કરું છું જે વાંચનાર અને સાંભળનારને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. ભગવાન શંકરે અગ્નિલિંગમાં સ્થિત થઈને અગ્નિકલ્પની કથાનો આશ્રય લઈને ધર્મ વગેરેની સિદ્ધિને માટે મને જે લિંગ પુરાણનો ઉપદેશ કર્યો હતો તેને જ વ્યાસદેવે બે ભાગોમાં વહેંચીને કહ્યો છે. અનેક પ્રકારના ઉપાખ્યાનોથી વિચિત્ર પ્રતીત થનારા લિંગ પુરાણના 11,000 શ્લોક છે અને ભગવાન શિવના મહિમાનું સૂચક છે. આ બધા પુરાણોમાં શ્રેષ્ઠ તથા ત્રિલોકનું સારભૂત છે. પુરાણના આરંભમાં પ્રશ્ન છે, પછી સંક્ષેપમાં સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે, ત્યાર પછી યોગાખ્યાન અને કલ્પાખ્યાનનું વર્ણન છે, ત્યારબાદ લિંગનો પ્રાદુર્ભાવ અને તેની પૂજાવિધિ બતાવવામાં આવી છે, પછી સનતકુમાર અને શૈલ વગેરેનો પવિત્ર સંવાદ છે, ત્યાર પછી દાધીચી ચરિત્ર, યુગધર્મ નિરૂપણ, ભવન કોષ વર્ણન તથા સૂર્યવંશ અને ચંદ્રવંશનો પરિચય છે, ત્યાર પછી વિસ્તારપૂર્વક સૃષ્ટિ વર્ણન, ત્રિપુરની કથા, લિંગ પ્રતિષ્ઠા તથા પશુપાશ વિમોક્ષનો પ્રસંગ છે, ભગવાન શિવના વ્રત સદાચાર નિરૂપણ, પ્રાશ્ચિત અરિષ્ટ કાશી તથા શ્રી શૈલનું વર્ણન છે, પછી અંધકાસુરની કથા, વારાહ ચરિત્ર, નૃસિ ચરિત્ર અને જલંધર વધની કથા છે, ત્યાર પછી શિવ સહસ્ત્ર નામ, દક્ષ યજ્ઞ વિધ્વંસ, મદન દહન અને પાર્વતીના વિવાહની કથા છે, ત્યાર પછી વિનાયકની કથા, ભગવાન શિવના તાંડવ નૃત્યનો પ્રસંગ તથા ઉપમન્યુની કથા છે. આ બધા વિષય લિંગ પુરાણના પૂર્વ ભાગમાં કહેવામાં આવ્યા છે. હે મુને, આના પછી વિષ્ણુના મહાત્મ્યનું કથન, અંબરીશની કથા તથા સનતકુમાર અને નંદીશ્વરનો સંવાદ છે, પછી શિવ મહાત્મ્યની સાથે સ્નાન યાગ વગેરેનું વર્ણન, સૂર્યપૂજાની વિધિ તથા મુક્તિપ્રદ શિવપૂજાનું વર્ણન છે, ત્યાર પછી અનેક પ્રકારના દાનનું વર્ણન છે, પછી શ્રાદ્ધ પ્રકરણ અને પ્રતિષ્ઠા તંત્રનું વર્ણન છે, ત્યાર પછી અઘોર કીર્તન, વ્રજેશ્વરી મહાવિદ્યા, ગાયત્રી મહિમા, ત્રંબક મહાત્મય અને પુરાણ શ્રવણના ફળનું વર્ણન છે. આ પ્રમાણે મેં તમને વ્યાસ રચિત લિંગ પુરાણ ઉત્તર ભાગનો પરિચય આપ્યો. આ ભગવાન રુદ્રના મહાત્મયનું સૂચક છે, જે આ પુરાણને લખીને ફાલ્ગુનની પૂર્ણિમાએ તલધેનુની સાથે બ્રાહ્મણને ભક્તિપૂર્વક દાન કરે છે, તે જરા મૃત્યુ રહિત શિવ સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય પાપનાશક લિંગ પુરાણનો પાઠ અથવા શ્રવણ કરે છે તે આ લોકમાં ઉત્તમ ભોગ ભોગવીને અંતમાં શિવલોકમાં જાય છે. તે બંને ભગવાન શિવના ભક્ત છે અને ગિરિજા વલ્લભ શિવની કૃપાથી આલોક અને પરલોકનો યથાવત ભોગ કરે છે, એમાં સંશય નથી. અધ્યાય 79 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.